શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 45 શ્વેત તીર્થ શુક્ર તીર્થ અને ઇન્દ્ર તીર્થનું મહાત્મય. બ્રહ્માજી કહે છે, નારદ, શ્વેત તીર્થ ત્રણેય લોકમાં વિખ્યાત છે. તેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. પૂર્વકાળમાં શ્વેત નામના એક બ્રાહ્મણ હતા, જે મહર્ષિ ગૌતમના પ્રિય મિત્ર હતા. એ ગોદાવરીના તટ પર રહીને અતિથિઓના સ્વાગત સત્કારમાં વ્યસ્ત રહેતા હતા. સદા ભગવાન શિવજીની પૂજા અને ધ્યાન કરતા હતા. શિવને ભજવામાં જ એમનું આયુષ્ય પૂરું થઈ ગયું. જ્યારે યમદૂતો તેમને લઈ જવા માટે આવ્યા, પરંતુ નારદજી તેઓ તે બ્રાહ્મણ દેવતાઓના પરંતુ નારદજી તેઓ તે બ્રાહ્મણ દેવતાના ઘરમાં પ્રવેશ ન કરી શક્યા. જ્યારે બ્રાહ્મણના મૃત્યુનો સમય વ્યતીત થઈ ગયો, ત્યારે ચિત્રકે મૃત્યુને પૂછ્યું, મૃત્યુ, શ્વેતનું જીવન સમાપ્ત થઈ ચૂક્યું છે, તે હજી સુધી કેમ ન આવ્યો? તમારા દૂત પણ હજી સુધી પાછા આવ્યા નથી. આવું થાય એ ઉચિત નથી. આ સાંભળીને મૃત્યુને ભારે ક્રોધ ચડ્યો અને સ્વયં શ્વેતના ઘરે ગયા. તેમના દૂતો ભયભીત થઈને બહાર જ ઊભા હતા. તેમને જોઈને મૃત્યુએ પૂછ્યું, દૂતો, આ શી વાત છે? દૂત બોલ્યા, ભગવાન શિવ દ્વારા શ્વેત સુરક્ષિત છે. અમે તેમની સામે ઊંચી આંખે જોઈ પણ શકતા નથી. જેમના પર ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય તેમને ભય કેવો? ત્યારે મૃત્યુએ પોતાનો પાસ હાથમાં લઈને બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો. બ્રાહ્મણ તો ભક્તિપૂર્વક ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા. તેમને ન મૃત્યુના આવવાની ખબર હતી કે ન યમદૂતોની. શ્વેતની નજીક પાસધારી મૃત્યુને ઉભેલો જોઈને દંડધારી ભૈરવે આશ્ચર્યથી પૂછ્યું, મૃત્યુદેવ, અહીં શું જોઈ રહ્યા છો? મૃત્યુએ પૂછ્યું, હું શ્વેતને લઈ જવા માટે અહીં આવ્યો છું, તેથી તેમને જોઉં છું. ભૈરવે કહ્યું, પાછા જાઓ. મૃત્યુએ શ્વેત પર પોતાનો પાસ નાખ્યો. એ જોઈને ભૈરવ ક્રોધિત થઈ ગયા. તેમણે શિવજી આપેલા દંડ વડે મૃત્યુ પર ભારે પ્રહાર કર્યો. મૃત્યુ દેવતા પાસ હાથમાં લઈને જ પૃથ્વી પર પડી ગયા. મૃત્યુને મરી ગયેલા જોઈને યમદૂતો ભાગી ગયા. તેમણે મૃત્યુના વધના સમાચાર યમરાજને કહ્યા. એ સાંભળીને મહિષવાહન યમરાજને ભારે ક્રોધ ચડ્યો. તેમણે અધિક બળવાન ચિત્રગુપ્ત, પોતાની રક્ષા કરનાર યમદંડ, ભૂત વેતાળ તથા આદિ વ્યાધિઓને ઝડપથી જવાનો આદેશ આપીને તરત ત્યાંથી પ્રસ્થાન કર્યું. પોતાના સાથીઓ સાથે યમરાજ તે સ્થાન પર પહોંચ્યા જ્યાં દ્વિજ શ્રેષ્ઠ શ્વેત ભગવાન શિવની આરાધનામાં સંલગ્ન હતા. તે સમયે યમરાજ તથા ભગવાન શિવના પાર્ષદો વચ્ચે અત્યંત ભયાનક યુદ્ધ શરૂ થઈ ગયું. કાર્તિકેય સ્વયં શક્તિ લઈને યમરાજના દૂતોને વિદીર્ણ કરી નાખ્યા. સાથે સાથે દક્ષિણ દિશાના સ્વામી અત્યંત બળવાન યમરાજને પણ મોતને ઘાટ ઉતારી દીધા. મૃત્યુથી બચી ગયેલા યમદૂતોએ ભગવાન સૂર્યને આ બધા સમાચાર કહી સંભળાવ્યા. અદ્ભુત વાત સાંભળીને સૂર્ય સમસ્ત દેવતાઓ અને લોકપાલો સહિત મારી પાસે આવ્યા. પછી હું ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર, અગ્નિ, વરુણ તથા બીજા ઘણા દેવતાઓ યમરાજની પાસે ગયા. તેઓ ગોદાવરીના કિનારે મૃત્યુ પામેલા પડ્યા હતા. યમરાજને સેના સહિત મરેલા જોઈને દેવતાઓ ભયથી વ્યાકુળ થઈ ગયા અને હાથ જોડીને વારંવાર ભગવાન શિવની પ્રાર્થના કરવા લાગ્યા. દેવતા બોલ્યા, ભગવાન, આપને પોતાના ભક્તો હંમેશા પ્રિય છે તથા આપ દુષ્ટોનો સંહાર કરો છો. સંસારના આદિ ત્રષ્ટા નીલકંઠ, આપને નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. બ્રહ્મપ્રિય, આપને નમસ્કાર છે. દેવપ્રિય, આપને નમસ્કાર છે. વિપ્રવર શ્વેત આપના ભક્ત છે. તેમનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં યમ વગેરે બધા તેમને લઈ જવામાં સમર્થ ન થઈ શક્યા. આપનો પોતાના ભક્તો પર આવો મહાન પ્રેમ જોઈને અમને બધાને બહુ સંતોષ થયો. નાથ, વાસ્તવમાં આપ ઘણા ભક્ત વત્સલ છો, જેઓ આપ જેવા પરમેશ્વરના શરણમાં આવી ગયા છે તેમની સામે યમરાજ પણ જોઈ શકતા નથી, એમ જાણીને જ સૌ પરાભક્તિ સાથે આપને ભજે છે। શંકર, આપ જ આ જગતના સ્વામી છો, શું એ વાત આપ ભૂલી ગયા? આપના વિના અહીં વ્યવસ્થા કરવામાં કોણ સમર્થ છે? આ પ્રમાણે સ્તુતિ કરનારા દેવતાઓની સામે ભગવાન શંકર પ્રગટ થઈ ગયા અને કહ્યું, દેવતાઓ તમને શું આપું? દેવતાઓએ કહ્યું, દેવેશ્વર આ સૂર્યના પુત્ર ધર્મ છે, જે સમસ્ત દેહધારીઓનું નિયંત્રણ કરે છે, તેમને ધર્મ અને અધર્મની વ્યવસ્થામાં નિયુક્ત કરવામાં આવ્યા છે, એ લોકપાલ છે, અપરાધી અને પાપી નથી, તેથી તેમનો વધ થવો ન જોઈએ, એમના વિના બ્રહ્માજીનું કોઈ કાર્ય ચાલી શકે એમ નથી, તેથી સેના અને વાહનો સહિત યમરાજને જીવતા કરી દો। નાથ, મહાત્માઓની સામે કરેલી પ્રાર્થના સફળ જ થાય છે, તે કદી વ્યર્થ જતી નથી। ભગવાન શિવે કહ્યું, દેવતાઓ મારી વાત સાંભળો, મારા તથા ભગવાન વિષ્ણુના જે ભક્ત છે, ગૌતમી ગંગાનું નિરંતર સેવન કરનારા છે, તેમના સ્વામી અમે સ્વયં જ છીએ, મૃત્યુનો તેમના ઉપર કોઈ અધિકાર નથી, યમરાજે તો કદી તેમની વાત સુદ્ધા કરવી ન જોઈએ, વ્યાધિ આદિ દ્વારા તેમનો પરાભવ કરવો કદાપી ઉચિત નથી, જેઓ મારા શરણમાં આવે છે તેઓ તત્કાળ મુક્ત થઈ જાય છે, યમરાજે તો તેમના અનુચરો સહિત મારા ભક્તોને પ્રણામ કરવા જોઈએ। બહુ સારું કહીને દેવતાઓએ ભગવાન શિવની વાતનું અનુમોદન કર્યું। ત્યારે ભગવાન શિવે નંદીને કહ્યું, તમે ગૌતમીનું જળ લાવીને મૃત્યુ પામેલા યમરાજ વગેરેના શરીર પર છાંટી દો। આજ્ઞા મળવાથી નંદીએ યમ વગેરે બધાના ઉપર ગોદાવરીનું જળ છાંટ્યું, તેથી તેઓ જીવિત થઈને ઉભા થઈ ગયા, દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા। ગૌતમીના ઉત્તમ તટ પર વિષ્ણુ વગેરે દેવતાઓએ દેવાધિદેવ મહાદેવની પૂજા કરી। તે સમયે ત્યાં 1,12,000 તીર્થો એકત્રિત થયા હતા। એ જ પ્રમાણે ગોદાવરીના દક્ષિણ કિનારા પર 30,000 તીર્થો ઉપસ્થિત થયા। આજ શ્વેત તીર્થનું પવિત્ર ઉપાખ્યાન છે। જ્યાં મૃત્યુ દેવતા મરીને પડ્યા હતા તે સ્થાન મૃત્યુ તીર્થ કહેવાય છે। ત્યાં કરેલા સ્નાન અને દાન સર્વ પાપોનો નાશ કરે છે। તેના મહાત્મયનું શ્રવણ, પઠન અને સ્મરણ અંતકરણના મળને ધોનારું અને દરેકને ભોગ અને મોક્ષ આપનારું છે। આનાથી આગળ શુક્ર તીર્થ છે, જે મનુષ્યને સર્વ પ્રકારની સિદ્ધિ આપનારું છે, તે સર્વ પાપોને શાંત કરનારું તથા સર્વ પ્રકારની વ્યાધિઓનું નાશક છે। અંગિરા અને ભૃગુ એ બે પરમ ધર્માત્મા ઋષિ થયા છે। તે બંનેના બે પુત્ર થયા, જે બહુ વિદ્વાન અને રૂપ તથા બુદ્ધિથી સુશોભિત હતા। અંગિરાના પુત્રનું નામ જીવ અને ભૃગુના પુત્રનું નામ કવિ હતું। એ બંને પોતાના માતા પિતાને આધીન રહેતા હતા। જ્યારે બંનેના યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા ત્યારે તેમના પિતા પરસ્પર કહેવા લાગ્યા, આપણા બેમાંથી કોઈ એક જ આ બંને પુત્રોનો શિક્ષક થાય, તેમ કરવાથી એક જ શાસન કરશે અને બીજો સુખપૂર્વક બેસી રહેશે। આ સાંભળીને અંગિરાએ કહ્યું, હું કવિને પણ પોતાના પુત્રની જેમ જ ભણાવીશ, તે સુખપૂર્વક મારે ત્યાં રહે। અંગિરાની વાત સાંભળીને ભૃગુએ કહ્યું, સારું, અને તેમણે પોતાના પુત્ર શુક્રને અંગિરાની સેવામાં સોંપી દીધો। પરંતુ અંગિરા તે બંને બાળકોમાં વિષમ બુદ્ધિ રાખતા હતા। ઘણા દિવસ સુધી આ પ્રમાણે ચાલતું રહ્યું, ત્યારે એક દિવસ શુક્રે કહ્યું, ગુરુદેવ, તમે મને દરરોજ વિષમ ભાવે ભણાવો છો, ગુરુ માટે યોગ્ય નથી કે એ પુત્ર અને શિષ્ય વચ્ચે ભેદભાવ રાખે। જેઓ વિષમ બુદ્ધિ રાખે છે તેમના પાપની કોઈ ગણતરી નથી। આચાર્ય, હવે મેં આપને મારી રીતે સમજી લીધા છે, આપને વારંવાર નમસ્કાર કરું છું, હવે હું બીજા કોઈ ગુરુ પાસે જઈશ, મને જવાની આજ્ઞા આપો। આ પ્રમાણે ગુરુ અને બૃહસ્પતિને પૂછીને તેમની આજ્ઞા લઈને શુક્ર ચાલ્યા ગયા। તેમણે વિચાર્યું કે હવે હું પૂર્ણ વિદ્યા પ્રાપ્ત કરીને જ પિતા પાસે જઉં, પરંતુ કોને પૂછું, સૌથી શ્રેષ્ઠ ગુરુ કોણ હોઈ શકે છે? આ બધી વાતનો વિચાર કરીને શુક્રે મહાપ્રાજ્ઞ ગૌતમની પાસે જઈને પૂછ્યું, મુનિશ્રેષ્ઠ મને જણાવો કે કોણ મારો ગુરુ થઈ શકે છે। જે ત્રણેય લોકનો ગુરુ હોય તેની પાસે હું જઈશ. ગૌતમે કહ્યું, જગદગુરુ ભગવાન શંકર જ ગુરુ થવાને યોગ્ય છે. શુક્રે પૂછ્યું, હું ક્યાં રહીને શંકરજીની આરાધના કરું? ગૌતમ બોલ્યા, ગૌતમી ગંગામાં સ્નાન કરીને પવિત્ર થઈને સ્તોત્રો દ્વારા ભગવાન શંકરને સંતુષ્ટ કરો. સંતુષ્ટ થયા પછી તે જગદીશ્વર તમને વિદ્યા પ્રદાન કરશે. શુક્ર બોલ્યા, પ્રભુ હું બાળક છું, મારી બુદ્ધિ બાળકની જ છે અને આપ બાલચંદ્રમાને મસ્તક પર ધારણ કરનારા છો. મને આપની સ્તુતિ કરવાનું કોઈ જ્ઞાન નથી, માત્ર આપને નમસ્કાર કરું છું. ગુરુએ મારો ત્યાગ કર્યો છે, મારો કોઈ સુહૃદ કે સખા નથી, આપ જ બધી રીતે મારા પ્રભુ છો. હે જગન્નાથ, આપને નમસ્કાર છે. આપ ગુરુઓના પણ ગુરુ અને વડીલોના પણ વડીલ છો. હું નાનો બાળક છું, મારા પર કૃપા કરો. સુરેશ્વર, હું વિદ્યા પ્રાપ્તિ માટે આપના શરણમાં આવ્યો છું. મને આપના સ્વરૂપનું જરા પણ જ્ઞાન નથી, આપ સ્વયં કૃપા કરીને મારા તરફ જુઓ. એ લોક સાક્ષી શિવ, આપને નમસ્કાર છે. શુક્રે આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થઈને બોલ્યા, વત્સ, તમારું કલ્યાણ થાઓ. તમે ઈચ્છા હોય તે વરદાન માગો, ભલે ને તે દેવતાઓ માટે પણ દુર્લભ કેમ ન હોય. ઉદાર બુદ્ધિ કવિએ પણ હાથ જોડીને કહ્યું, નાથ, બ્રહ્મા વગેરે દેવતાઓ તથા ઋષિઓને જે વિદ્યા પ્રાપ્ત ન થઈ હોય તેના માટે હું યાચના કરું છું. આપ જ મારા ગુરુ અને દેવતા છો. બ્રહ્માજી કહે છે, શુક્રે જ્યારે આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શિવે તેમને મૃત સંજીવની વિદ્યા આપી, જેનું જ્ઞાન દેવતાઓને પણ ન હતું. સાથે સાથે તેમણે લૌકિકી, વૈદિકી તથા અન્ય અન્ય વિદ્યાઓ પણ આપી. જ્યારે સાક્ષાત ભગવાન શંકર જ પ્રસન્ન થઈ ગયા હતા ત્યારે શું બાકી રહે. તે મહાવિદ્યા પ્રાપ્ત કરીને શુક્ર પોતાના પિતા અને ગુરુ પાસે ગયા. પોતાની વિદ્યાના પ્રભાવથી એ દૈત્યોના ગુરુ થયા. કોઈ સમયે કોઈક કારણવશ બૃહસ્પતિના પુત્ર કચે શુક્રાચાર્ય પાસેથી મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી. કચ પાસેથી બૃહસ્પતિ અને બૃહસ્પતિ પાસેથી દેવતાઓએ તે વિદ્યા ગ્રહણ કરી. ગૌતમીના ઉત્તમ તટ પર જ્યાં ભગવાન મહેશ્વરની આરાધના કરીને ભગવાન શુક્રે વિદ્યા પ્રાપ્ત કરી હતી તે સ્થાન શુક્ર તીર્થ કહેવાય છે. મૃત્યુ સંજીવની તીર્થ પણ તેનું નામ છે. તે આયુષ્ય અને આરોગ્યની વૃદ્ધિ કરનારું છે. ત્યાં સ્નાન, દાન વગેરે જે કંઈ પણ શુભ કર્મ કરવામાં આવે છે તે અક્ષય પુણ્ય આપનારું થાય છે. શુક્ર તીર્થ પછી ઇન્દ્ર તીર્થ છે. તે બ્રહ્મહત્યાનો વિનાશ કરનારું છે. તેના સ્મરણ માત્રથી પાપ સમૂહ તથા ક્લેશ સમુદાયનો નાશ થઈ જાય છે. નારદ, પૂર્વકાળની વાત છે, જ્યારે ઇન્દ્રે વૃતાસુરનો વધ કર્યો હતો ત્યારે બ્રહ્મહત્યા ઇન્દ્રની પાછળ પડી. તેને જોઈને ઇન્દ્ર બહુ ભયભીત થઈને આમ તેમ ભાગવા લાગ્યા. પરંતુ એ જ્યાં જ્યાં જતા બ્રહ્મહત્યા તેમનો પીછો છોડતી ન હતી. ત્યારે એક બહુ મોટા સરોવરમાં પ્રવેશ કરીને કમળની નાળમાં છુપાઈ ગયા અને તેમાં તંતુ જેવા થઈને રહેવા લાગ્યા. બ્રહ્મહત્યા પણ તે સરોવરના તટ પર 1000 દિવ્ય વર્ષો સુધી બેસી રહી. તે દરમિયાન દેવતાઓ ઇન્દ્ર વિનાના થઈ ગયા. તેમણે પરસ્પર ચર્ચા કરી કે કઈ રીતે ઇન્દ્ર પ્રગટ થાય. તે સમયે મેં દેવતાઓને કહ્યું, બ્રહ્મહત્યા માટે બીજું સ્થાન આપી દેવામાં આવે અને ઇન્દ્રને શુદ્ધ કરવા માટે ગોદાવરી નદીમાં સ્નાન કરાવવામાં આવે. તેમાં સ્નાન કરવાથી ઇન્દ્ર ફરી શુદ્ધ થઈ જશે. ઇન્દ્રનો પ્રથમ અભિષેક નર્મદાના તટ પર થયો. ત્યાં તેમના મલનું શોધન થવાના કારણે તે દેશનું નામ માલવ પડ્યું. પછી તેમને ગૌતમી ગંગાના તટ પર લાવવામાં આવ્યા. ત્યાં પુણ્ય નદીના જળમાં ગૌતમીનું જળ લાવીને તેમાંથી સગળા દેવતા, ઋષિ, હું, વિષ્ણુ, વશિષ્ઠ, ગૌતમ, અગસ્ત્ય, અત્રિ, કશ્યપ તથા અન્ય ઋષિઓ, યક્ષ તથા પન્નગો, સર્પો એ ઇન્દ્રનો અભિષેક કર્યો. પછી મેં પોતાના કમંડળના જળથી પણ એમનો અભિષેક કર્યો. આ પ્રમાણે ત્યાં પુણ્ય અને સિક્તા બે નદીઓ થઈ ગઈ અને તે બંને ગૌતમી ગંગામાં આવીને મળી. તે બંનેના સંગમ મુનિઓ દ્વારા સેવિત વિખ્યાત તીર્થ બની ગયા. ત્યારથી તે તીર્થને પુણ્ય સંગમ કહે છે. સિક્તા સંગમનું જ નામ ઇન્દ્ર તીર્થ થઈ ગયું. ત્યાં 7000 મંગળ તીર્થો નિવાસ કરવા લાગ્યા. તે તીર્થોમાં તથા વિશેષતઃ સંગમના જળમાં જે સ્નાન દાન કરવામાં આવે છે તે બધું અક્ષય થઈ જાય છે. જ્યાં પવિત્ર ઉપાખ્યાનને વાંચે છે અથવા સાંભળે છે તે મન વાણી શરીર અને ક્રિયા દ્વારા થનારા સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 45 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.